મૂળ વાત છે સાચું કઈક સાંભળવાનું, કાનમાં પડે તો ઉગે. આ શ્રવણનો મહિમા છે. પ્રથમ શ્રવણ ભક્તિ છે. પ્રથમ ભગતી સત્સંગ કર, સંતન કર સંગા. શરૂઆત ત્યાંથી થાય. સાંભળવામાં કાચા ન પડો. વ્યસની ને વ્યસન ન મળે અને વ્યાકુળ થઈ જાય એમ કથા સાંભળવા ન મળે ને જીવ મળે મિચડાવા, ત્યારે સમજવાનું કે હવે બીજ ઉગશે. આ તો મળે તો ભલે, ના મળે તો ના મળે, તો કશો વાંધો નહીં. સાધુ ને તો ધંધો જ છે, બોલ્યા જ કરે. તો તમારે સામે ધંધો છે સાંભળવાનો, અને ક્યાં કોઈના માટે સાંભળ્યો છે? અત્યારે તમે સાંભળો છો તો તમારા દિલમાં નહીં ફેરફાર થયા હોય? હે, સતત સાંભળવું પડે. શ્રવણનો મહિમા છે. ભગવાન બુદ્ધ પાસે એક શ્રેષ્ઠી આવ્યો અને શ્રીમંત હતો માણસ, એને એક દીકરો હતો. બુદ્ધની સામે આવીને બેઠો પણ આંખમાં આંસુ આવી ગયા. બુદ્ધ કરુણાથી બોલ્યા કે તમને શું તકલીફ છે? તક પ્રભુ કહી શકતો નથી, હું તો આપના સત્સંગમાં આવું છું. મારે એક લાડલો દીકરો છે, ધન સંપત્તિની કોઈ સીમા નથી, પણ મારું માનતો નથી દીકરો. પૈસા માગે એટલે મારે એને આપવા પડે છે, અને શરાબ સુંદરીમાં મોજ વિલાસમાં એ વાપરે છે. ઘરે ક્યારે આવે મારે પૂછાતું નથી, પૂછું તો સરખો ઉત્તર આપતો નથી. ઘરનો કંકાસ બહાર ક્યાં લઈ જાઓ, અમારા ઘરની આબરૂ છે. વેપાર ધંધો મોટો છે, એક દીકરા ઉપર આશા હોય, એ વેપાર ધંધામાં ધ્યાન આપતો નથી. તો પ્રભુ, એક તો એના જીવનનું પણ બળે છે, બીજું મારા વારસાનું પણ બળે છે, આનો ઈલાજ શું? ભગવાન બુદ્ધ કે ઈલાજ તો સત્સંગ છે, એને લાવો. થાકી ગયો, કઈ કઈને થાકી ગયો. હું જાણું છું કે તમારી પાસે આવે સાંભળે તો જરૂર સુધરે. વાત જોજો કેટલી મજાની છે. આપની પાસે આવે તો સુધરે, ઘણાને મેં સુધરતા જોયા છે. પણ હું એને હાથે પગે, મારો દીકરો હોવા છતાં હું પગે લાગ્યો છું કે તું મારી સાથે ચાલ, તો મને એને ઠુકરાયો છે, પણ ક્યારે અહીંયા આવવા માટે રાજી થયો નથી. એટલે આજે હું તમને વિનંતી કરું છું કે હવે ઈલાજ શું? જે દવાખાને આવવા જ માંગતો ન હોય તો એ દર્દી સાજો કેમ થાય? ભગવાન બુદ્ધ બહુ મરમાળો છે અને એટલું જ બોલ્યા, શ્રેષ્ઠી તમારી પાસે છે શું? મારી પાસે તો ધન સંપત્તિ છે ને. હા, એને સાધન બનાવો, એને માધ્યમ બનાવો. આટલું બોલીને બુદ્ધ મૌન થઈને ધ્યાનમાં ઉતરી ગયા. બોલો, વિચારવા માંડ્યો કે આને મારે શું માધ્યમ બનાવવું? છોકરાને સુધારવા માટે બુદ્ધિ એટલું જ બોલ્યા કે એને તમારી પાસે સંપત્તિ છે ને, એને માધ્યમ બનાવો, એને સાધન બનાવો. ખૂબ વિચાર કર્યો, પણ બુદ્ધિવાળો માણસ હતો, વિચારી ગયો, ખ્યાલ આવી ગયો કે બુદ્ધ શું કહેવા માંગે. ઘરે આવ્યા, બહુ પ્રસન્ન થયા. સવારનો દિવસ હતો, છોકરાએ કહ્યું કે પિતાજી લાવો 50 રૂપિયા આપો, સુવર્ણ મુદ્રા સિક્કાઓ જે ચલણ મને આપો. એના પિતાએ કહ્યું 50 મુદ્રિકા નહીં, 50 સિક્કા નહીં, 100 સિક્કા આપો. હે, છોકરાને મારો બાપ બદલાઈ ગયો. 100 સિક્કા આપશો? હા, કેમ નહીં, 100 સિક્કા રોકડા આપો, પણ એક શરત સાથે આપો. શું? મારી સાથે ભગવાન બુદ્ધનું 1 કલાક પ્રવચન સાંભળવાનું, પછી 100 સિક્કા તને ગણી દઉં. માધ્યમ બનાવો, સાધન બનાવો. હવે પૈસાની લાલચ હતી એટલે કીધું કઈ વાંધો નહીં, હું તમારી સાથે 1 કલાક આવીશ. પૈસાની લાલચ થી આવ્યો. શ્રેષ્ઠી ખૂબ ખુશ થયા, બેઠા. ભગવાન બુદ્ધ દ્રષ્ટિ કરી કે માધ્યમ બીનું છે પૈસો, અને ભગવાન બુદ્ધની વાણી વહેવા માંડી. પેલાના કઈ કથામાં ધ્યાન નહોતું, રૂપિયા ગણતો હતો બેઠો બેઠો, સમય જોતો હતો, પડછાયા ઉપર નક્કી થતું હતું કલાક થયો કેટલો, કલાક થયો બાપુજી ઠોહો માર્યો, ચલો પપ્પા, કે ચલવાની કઈ વાત નથી, ખિસ્સામાં જ લાવ્યો છું, લે જા, આપી દીધા. પેલું નીકળી ગયો. બીજો દિવસ થયો, લાવો બાપુજી 50 સિક્કા, 100 સિક્કા આપું, કલાક સાંભળવા આવવાનું. આવ્યો, બેઠો, પણ ક્યાં સુધી જીક જીલે તમે વિચાર કરો. વરસાદ પડે જ રાખે તો છત્રી ક્યાં સુધી જીક જાલે, અમુક હદ સુધી, પછી તો છત્રીએ ગાંગા ફાંકા થઈ જાય, કાગડો થઈ જાય, ક્યાં સુધી જીવે? એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ, જે ચારે બાજુ જોતો તો ક્યાંક તો શબ્દો પડી જાય. ધીમે ધીમે એને રસ પડ્યો. ભગવાને ક્યારેક કેવી જાતક કથા ઉપાડી હોય તો સાંભળવાની તો બાળ વાર્તા જેવું હોય તો કેટલું જ રસ લાગે, સાંભળવામાં રસ આવ્યો, સાંભળવા માંડ્યો. એવી રીતે બે ત્રણ દિવસ ગયા, બદલાવા માંડ્યો. ધીમે ધીમે ધીમે ધીમે બદલાયો. ઘરે આવીને એના બાપુજી પાસે એને સિક્કા માગ્યા નહીં. એના પાપાએ સામેથી કીધું કે લે બેટા, તારે 100 સિક્કા નથી જોતા, તો આજ મારે જરૂર નથી. ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમા કરતા સાવ જ બદલાઈ ગયો. હવે ઘરે આવીને ધ્યાન કરે છે, શાંતિથી બેસે છે, બુદ્ધના વચનોનું લેખન કરે છે, એની ગોષ્ઠી કરે છે, માતા પિતાને પ્રણામ કરે છે, શાંત ચિત્તે બેસે છે, અને કોઈ ભીખુ આવે તેને ભિક્ષા આપે છે, બહાર જવાનું નામ લેતો નથી, સામેથી પિતાને પૂછે છે ઓફિસે દુકાને ક્યારે જવાનું છે, હું મદદ કરું. છોકરો બદલાઈ ગયો. કેમ? સત્સંગથી. એ સત્સંગ શબ્દથી નહીં, ખાલી સત્સંગ શબ્દ શબ્દ નહીં સમજતા, એમાં જીવનની કળાની વાતો આવે છે. હાઉ ટુ લીવ, આ જીવન શા માટે છે, સાચું સુખ ક્યાં સમાયું છે. જેને આપણે માનીએ છીએ કે અહીંયા સુખના પડીકા બાંધ્યા છે, ત્યાં દુઃખના પડીકા સિવાય કશું જ મળતું નથી. વાત સાચી જ છે ને? તમે જુઓ, બધા ગ્રહસ્થોને ખબર છે પરિણામ પછી કાંઈ સુખ મળતું નથી, છતાંય દરેક મા બાપ એના છોકરાને પરણાવવા માટે એટલો ઉતાવળો હોય છે, એટલો જ વહેલો પસ્તાય છે. તમે જુઓ, ક્યારે કોઈ મા બાપને એવું થતું જ નથી કે આપણે બહુ ઠોકર ખાય તો આપણા છોકરાને નથી પરણાવો. એકલો રેન મજા કરે, સંપત્તિ બહુ છે, લેર કરે, 10,000 નો રસોઈયો રાખે, ખાય શીરો પીરીને મજા કરે, શું વાંધો છે? પણ નહીં, એને પરણાવો. ઈર્ષા છે એક દ્રશ્ય બાપને, એ કરમ ધોરાને ખબર પડે કેટલી વિહે હો થાય. અમે હેરાન થઈ ગયા, તું શું ખાટી જાય છે, અમારી નજર સામે દુખી થા. નહીતર ખબર જ છે ને, તમે આ બધા તમે સામે બેઠા છો, પરિણામ પેલા કેવા હતા, ફૂલખણી જેવા આટા મારતા, તો અગાશી ઉપર કેટલી વાર જાય આવી ખબર ન પડે, હવે ત્રણ પગથિયા માન ચડાય, ઢીલા ઘેં જવા, જયારે મળો ત્યારે કેમ, આ બસ ઠીક હાલે છે. એ જ્યાં સુખ માન્યું છે ત્યાં સુખ નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, તૃષ્ણા, આશા, અહમ, આ બધું જેને એમ માન્યું હતું કે આ તો પ્રેસ્ટીજ છે, કંઈક મારું આમ સ્ટેટસ છે, હવે એ તો દુઃખનું કારણ છે. છોકરાને સમજાયું કે જેને આપણે ભોગ માનવા જાય છે એ જ મોટો રોગ છે, એ જ દુઃખ છે. તમે કોઈની પાછળ, હું તમને સમજાવી ભાષામાં કહું, તમે કોઈની પાછળ લટ્ટુ થયા હોય અને એ તમને કાંઈ ન ભાવ દેખાડતા હોય તો તમે દુઃખી થાવ ને, પણ તમારે જોતું જ ન હોય તો કાંઈ દુઃખ ખરું? ત્યારે એનો અર્થ જ એ છે, જેને કાંઈ નથી જોતું એના જેવો કોઈ સુખી નહીં. ચાહ ગઈ, ચિંતા મીટી, મનમાં બેપરવા, જીસે કછુને ચાહીએ વો તો શાહન કા શાહ. કાંઈ જોઈએ જ નહીં લ્યા, એના જેવો કોઈ રાજાનો રાજા કોઈ નહીં. આ જોઈએ છે ને તે જોઈએ છે, જરાક બૈરા હસીન બોલે તો એનો સુરત હાર ઉગે. એવું બધું હોય તો દુઃખી તમારા ધંધા થી ઓલા ને રજો ગુણ તમો ગુણ આવતો હોય, ક્યાં સુધી તમારે કર્યા હે? હા, આને તો હું ઈ સ્માઇલ આપે તો આને સુરત હારો ઉગે. હવે એ તારો સ્માઇલ બાળ્યો, એનો આખો માઇલેજ પૂરા થઈ ગયા છે. કાંઈ જોયે જ નહીં તો એને શું સુખ જ છે ને? છોકરાને સમજાયું કે ખરેખર સુખ કંઈ ન જોઈએ એમાં છે, અને જેને દોષ કહીએ છે એમાં સુખ નથી, સુખ ગુણમાં છે. અને છોકરો સમજ્યો, દોષનો ત્યાગ કર્યો, અને ગુણની સાધના કરી અને સારામાં સારો પુત્ર બન્યો સત્સંગથી. અને શબ્દ પડે ને ભાઈ, આ બધા બેઠા હતા ને, સાધુ સંતો બધા ચર્ચા નીકળી હતી ને એમાં આવ નીકળ્યો અદભુત વાત. તો એ કે એટલે અમૃત ક્યાં છે? તો એટલે કે અમૃત તો સ્વર્ગમાં જ છે. તો બીજા એની વાત કાપી કે ભાઈ સ્વર્ગમાં અમૃત હોય તો ત્યાંથી લોકોને પડવાનું શા માટે થાય? અમૃતનો અર્થ એ જ કે જે મરવા ન દે, મરેલો હોય એના મોઢામાં મૂકો તો બેઠો થઈ જાય. અમૃત મરવા ના દે અને મરી ગયો હોય તો જીવન આપે એને અમૃત કહેવાય. તો સ્વર્ગમાં અમૃત છે એમ કયો છો? તો સ્વર્ગમાંથી પડવાનું પુણ્ય ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ, ત્યાંથી પડવાનું શું કામ થાય જો અમૃત પીતા હોય ને અમૃત હોય તો? માટે નથી. તો કે અમૃત પાતાળમાં છે. તો પાતાળમાં હોય તો પાતાળમાં નાગ દેવતાઓ વસે છે, તો વાસુકીન બધા ત્યાં વસે છે. જો ત્યાં અમૃત હોય તો એ બધા નાગ ઝેરી કેમ? ઝેર સમાપ્ત થઈ જવું જોઈએ, માટે અમૃત નથી. ત્રીજા સાધુએ કીધું અમૃત ચંદ્રમાં છે. ત્યારે એક સાધુએ વાત કાપી, ચંદ્રમાં અમૃત હોય તો એ ચંદ્ર ક્ષીણ કેમ થાય છે? પૂનમ પછી આમાં કપાય તો અદ્રશ્ય કેમ થઈ જાય છે? એની કળાઓ કેમ ક્ષીણ થતી જાય છે? જો અમૃત જ હોય તો ક્ષીણ ન થવું જોઈએ. વાત સાચી છે. તો કોઈ કે અમૃત સાગરમાં છે. તો કે સાગરમાં અમૃત હોય તો ખારો કેમ છે? એ કે ખારો દૂધમાં જેવો છે. તો કે એમ કેમ કેમ ખારો છે? એમાં અમૃત ક્યાંથી હોય? ત્યારે એક વૃદ્ધ સાધુ હતા, એમણે કીધું તાળી વગાડીને, એમણે કીધું ભાઈ સાંભળો સાંભળો, સુધા વસતી વૈ કંઠે ભગવત જનાના, જે સાધુ સંતો ભગવાનની કથા વાર્તા ગાય છે એના કંઠમાં અમૃત હોય છે. ભગવાનના ભક્તો, ભગવાનના ગુણ ગાનારા, એની કથા ગાનારા એવા સાધુ પુરુષો, ભક્ત પુરુષો, એના કંઠમાં અમૃત છે. એના અમૃત જેના કંઠમાં, જેના કાન દ્વારા એના જીવમાં જાય છે, એ જીવ પછી અમર થઈ જાય છે. એના ઝેર નીકળી જાય છે, એના દોષ નીકળી જાય છે, એને ખારાશ નીકળી જાય છે, એને ક્ષીણતા નીકળી જાય છે, એના કલંક નીકળી જાય છે, એના વિષ નીકળી જાય છે. એને ક્યારેય નપતંત યદ ગતવા ન નિવર્તંતે તદ્ધામ પરમ મમ, આ બધું જ પ્રાપ્ત એને થાય છે. પણ પીવું જોઈએ, મૂળ વાત છે. દર્દ હોય તો રોગ ક્યારે જાય? દવા પીએ તો જ ને. પણ તમે દર્દી છે ને એ ત્રણ ચાર પ્રકારના છે, હું અહીંયા એક બે જ કહીશ. એક દર્દીનો એવો પ્રકાર, એને ડોક્ટર બતાવે, પ્રિસ્ક્રિપ્શન લખી આપે, આટલી આટલી દવા, આટલા આટલા ટાઈમ લેવાની, આટલું જમવાનું, સવારે હળવું લેવાનું, સૂપ જ્યુસ લેવાનું, મગ ભાત દાળ ભાત લેવાના, ઢીલી ખીચડી ને દૂધ જે કંઈ છાશ એ લેવાનું, બસ અઠવાડિયું આમ દવા લેવાની, અઠવાડિયા પછી જોઈને બદલશું, પછી એ રીતે આગળ વધશું. એ જે પ્રમાણે ડૉક્ટરે કહ્યું હોય એ જ પ્રમાણે ચીવટથી દવા લે, અને એમણે જે પથ્ય કીધું એ જ પ્રમાણે ખોરાક લે, એમાં જરાય રજનો ફેરફાર ના કરે, અને સ્વયં ભૂલીએ અને કોઈ કેવું ન પડે. ખબર છે ને, એવા દર્દીઓ હોય, ડોક્ટરે કીધું વાત પૂરી થઈ, એ જ પ્રમાણે કરવામાં. એમ સમાજમાં, સત્સંગમાં પણ એવા માણસો હોય છે કે ભગવાનના શાસ્ત્રોમાં, સંતોમાં, કથામાંથી જે આવ્યું બસ એ પીવા જ માંડે, કરવા જ માંડે, એમાં જરાય પછી ફેરફાર ના કરે. સાજુ થવાનું છે, સાધુએ કીધું, ભગવાને કીધું, શાસ્ત્રએ કીધું. યુધિષ્ઠિર મહારાજ અને પાંડવો અને બધા હતા, અને કૌરવો બધાને બેસાડીને દ્રોણ ગુરુએ પેલો પાઠ આપ્યો, સત્યમ વદ ધર્મમ ચર ક્રોધમ મા કુરુ. અને આખા એ ત્રણેયને એને વિશ્લેષણ કરીને સમજાવ્યા કે આટલા આટલા દોષ છે ને આવી રીતે થાય ને આવું રવું થાય, માટે આ ક્રોધ ન કરવો, ખોટું ન બોલવું, અધર્મ ન આચરવો, એની આખી ડિટેલ, આખું વિશ્લેષણ એ દ્રોણ ગુરુએ 105 જણાને સમજાવ્યું. એક 1.5 કલાક સુધી એનું વ્યાખ્યાન ચાલ્યું, અને કીધું કાલે હું પૂછીશ, આ પાઠ પાકો કરીને લાવજો. બીજા દિવસે તરત આવ્યા, અને પછી બધાને પૂછ્યું, બધા થોડો થોડો પોઈન્ટ મુદ્દાઓ કહીને બધું સરસ મજાના વ્યાખ્યાનો આપ્યા, કે આપે આમ કહ્યું, આપે આમ કહ્યું, આપે આમ કહ્યું. યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું તો કે મારે કઈ પાકું થયું નથી. તો ફરીથી સમજાવ્યું, એ તો મોટા છે, અને ફરીથી બધું સમજાવ્યું, કાલે પાકું કરીને લાવજો, બીજા બધા પણ પાકું કરીને લાવજો, બીજે દિવસે બીજા આવ્યા તો ઓર ધાર કાઢીને સરસ મજાનું પ્રવચન બોલ્યા. દુર્યોધન જેવા બધા આવ્યા ત્યાં સરસ, એટલું બધું સરસ બોલ્યા. યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું તો કે પાઠ પાકો નથી થયો. ત્યારે સેજે બધા હસ્યા અને ગુરુ દ્રોણને પણ એમ થઈ ગયું કે આ તો બુદ્ધું લાગે છે. હવે આમાં કેમ આ કૌરવનો કે આ આ વંશનો ગાદી અધિકારી થઈ શકે? રાજવંશ છે, કઈ બીજું થાય નહીં. ત્રીજો દિવસ, ચોથો દિવસ, સાત દિવસ થઈ ગયા પછી ગુરુ દ્રોણનો મગજ છટક્યો અને કીધું, યુધિષ્ઠિર મહારાજ રાજકુંવર હો તો ભલે રહ્યા પણ હું રાજકુળનો ગુરુ છું, શિક્ષા ગુરુ છું, વિદ્યા ગુરુ છું. તમને આટલા આટલા દિવસ થાય છે, આટલું આટલું સમજાવવા એક પાઠ આગળ વધતો નથી તો તમે શું સમજો છો? અમને શિક્ષાનો અધિકાર છે. ફેરવીને એક ઝાપટ મારી દીધી, પાઠ પાકો થઈ જવો જોઈએ. એ જ ક્ષણે યુધિષ્ઠિર મહારાજે કહ્યું, ગુરુ મહારાજ એક પાઠ પાકો થઈ ગયો, ક્રોધમ માં કુરુ. હવે મને ક્રોધ ન આવ્યો, તમે માર્યો ને, ક્રોધ ન આવ્યો, પાઠ પાકો થઈ ગયો. આ જીવવાનો પાઠ કરતા હતા. આપણે કથા સાંભળીએ છીએ, એ કંઠસ્થ કરવા કાર્ય છે, અને આવા સરળ ચિત્ત લોકો જીવવા માટે સાંભળે છે કે હું આ પાઠ પાકો નહોતો થયો અને મતલબ મારાથી હજી ખોટું બોલાઈ જાય છે, મારાથી થોડો અધર્મ થઈ જાય છે, મારાથી હજી થોડો ક્રોધ થઈ જતો હતો, પણ આજ તમે લાફો માર્યો તો મને જરાય ક્રોધ ન ચડ્યો, પાઠ પાકો થઈ ગયો. આવા સરળ ચિત્ત એક દર્દીઓ હોય છે સમાજમાં, સત્સંગમાં, કે જે જે કીધું એ કરવા જ માંડે. સત્યવાદી હરિશ્ચંદ્ર નું નાટક જુએ અને ગાંધીજીને થઈ જાય, ગાંઠ વાળી જ લે, બસ હવે જીવવું તો સત્યમાં જીવવું, બોલો. અને આપણે તેમ થાય તો કે આ તો નાટક વાળા છે, અને કઈ એમ જ કહ્યું કે આટલું બધું કઈ તેદી થયું ન હોય તો બધાય લખી નાખ્યું હોય, મૂળમાંથી જ કાપી નાખ્યું. આવું કઈ હોય ને કે વેચાઈ ગયા હોય ને આવું બધું હોય નઈ, કઈ કોઈ જાય નહીં હોય ઘર મૂકીને. એટલે એક પ્રકારના દર્દીઓ એવા છે સમાજમાં કે જે કહ્યું એને એપ્લાય કરે, પાલન મંડે કરો, પણ એ વર્ગમાં આપણે નથી. આપણે હજાર તર્ક થાય છે, આટલું સાંભળ્યા પછી શું તમે એમ માનો છો કે તમે બધું એપ્લાય કરવાના છો? એવા નથી, યુધિષ્ઠિર નથી કોઈ. પણ બીજો પ્રકારના દર્દીઓ એવા છે કે એ સાંભળે, એને દર્દી છે સાજો તો થવું જ છે ને, એને ડોક્ટરે લખી દીધું હોય આટલું આટલું કરજો, આટલું આટલું કરજો, દવા બાજુમાં પડી હોય, લે નહી. જ્યારે તમે યાદી આપો ત્યારે લી, એ ભાઈ દવા લઈ લેજો, હા હા લઈ લઈ લઈ લઈ લઈ, હાલો પછી આ જમવામાં બીજું જમતા નહીં હોય તમે, ખાલી મગભાત ને આવું જ લેજો, હા વાંધો નહીં, રોટલી લીધી હોય તો પછી કાઢી નાખે, નહીં તો એને ખબર છે ડોક્ટરે ના પાડી છે રોટલી ના લેવાય. હજી તાવ ભર્યો હોય ને તો એ થેપલા લઈને બેસે, ભજીયા લઈને બેસે, પકોડી લઈને બેસે, હવે પછી કહે તમને ડોક્ટરે ના પડી, હા ના પાડે, કાઢી નાખો, દાળ ભાત ખાશો. સતત એને કોઈક યાદી આપવા વાળો જોઈએ. આવો મોટો વર્ગ સત્સંગ અને સમાજમાં છે, એને ખબર છે દારૂ ના પીવાય, બીડી ના પીવાય, સિગરેટ ના પીવાય, જુગાર ના રમાય, ખોટું ના બોલાય, ખોટું ના કરાય, એકાદશી કરાય, બધા નિયમ ધર્મની વાત હોય એને ખબર હોય, પણ સતત જોઈને તમે યાદી આપો તો કરે. હું ઘણા ને પછી અહીંથી કોઈ બહાર ગયા હોય આ બધું હોય ને છો, પછી એને ફોન થાય ને વાત થાય ને પૂછું, જો ભાઈ આ એકાદશી છે કરી છે, આ શું છે? યાદ તો હતું પણ પછી એમ થયું કે આપણે બહાર છે ને તો કાંઈ નહીં કે. પૂજા પૂજા કરો છો કે કેમ? તો પૂજા તો આપણે ત્યાં તો કરતા જ હતા ને, આપણે ઘરે કરતા હતા, બધે કરતા હતા, પણ આ હોસ્ટેલમાં આવ્યા છીએ તેમ થાય કે અહીંયા બધું પછી મદારી વેળા ક્યાં કરવા? અરે આપણે કરવું જોઈએ. હા તો તમે કીધું છે કરશું કાલથી શરૂ, તો પાછું શરૂ કરી દઉં. એકાદશી તો એક હમણાં આ જન્માષ્ટમી ગઈ ને, તે છે હરિભગતનો છોકરો હતો, પછી ઓળખાણ હોય ને ફોન આવ્યો બીજી હતો, એક આ જન્માષ્ટમી છે તો ફલાહાર ને એવું કર્યું છે ને? તો કે ના હું તો જઈમો. મેં કીધું તું નથી કરીએ છીએ, પણ હવે એમ થયું કે અહીંયા ક્યાં કરવું એમ. મેં કીધું કરવું જોઈએ. સારું તો હવે હું સાંજે નહીં જમું. યાદી આપો તો થાય. એટલે સતત ને સતત યાદી આપવા વાળા જોઈએ, અને એ બધો આપણો વર્ગ, એને સતત કથા વાર્તાની જરૂર પડે, સતત કેનારાની જરૂર પડે. આપણાથી આ ન થાય, આ ખોટું છે, આ ખોટું ના કરાય, આપણે સત્સંગી, આપણે આ નિયમ, આપણે આ ધર્મ, આ કહેવું જ પડે. સાચું ખોટું કેનારા સતત હોય તો થાય. એ ભાઈ એ જોજો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ લીધા છે, પાઠ થાય છે ને, હા ગેપ પડી ગયો તો પણ પાછો કરી દેશું. કેટલા દિવસનો પડ્યો? કે 3 દિવસનો. તો આજે બીજા ડબલ કર નાખજો. ભલે ભલે ભલે, એમ પાછા કર, પણ યાદી આપો. ઘણા બળદ એવા હોય કે ડચકારો કરવો ન પડે, ધોસરી મૂકીને હાથીએ જોડ્યા એટલે એની લાઇનમાં ચાલ્યા ને જાય, અને ઘણાને સેજે વારે વારે થોડી રાયસા મડાડવી પડે, સેજે આમ કરો, નહીં તો ધીમે ધીમે ધીમે સ્પીડ ઘટી જાય. બોલો, કાંઈ ન હોય તો ધીમે ધીમે ન પડે, જરીક આમ રાયસા અડતી રહે ને તો તમારે ખડખડ ખડખડ ખડખડ ખડખડ ચાલતો. પણ રાયસ જેમ સેજ ઢીલી પડી તો તરત ઠંડો પડી જાય. એ માયલા આપણે મોટો વર્ગ છે, સતત કહેનારો જોઈએ, નહીં તરત ભૂલાઈ જાય. ઉભા થઈને તરત ભૂલાઈ જાય ભાઈ, ઉભા થઈને તરત ભૂલાઈ જાય, શું કીધું એ બધું નીકળી જાય. યાદ રાખ, કહેનારા જોઈએ. એટલે સતત સાંભળવો એટલું જ નહીં, પણ યાદી આપનારા સાધુની પણ સતત જરૂર છે. સતત કે ભાઈ એ એ જોજો, એ જો એ ભાઈ જોજો, હા જો. એટલે શ્રવણ પછી સહવાસ જોઈએ કોઈ સાધુ જે આપણને કહે કે ભાઈ યાદ રાખજો આ કરવાનું છે. આ આપણો સ્વભાવ ભૂલકણો છે. એક જણા ઓફિસે ગયો હતો, તે પલળીને આવ્યો ચોમાસું, હમણાં તો બહુ ને ગમે ત્યારે સાસુ ને ચોમાસું ક્યારે વરસે કઈ કહેવાય નહીં. પલળીને આવ્યો અને એની ઘરવાળી ખીજાઈ, એને આ બધા લબાચા સુકવવા પડે ને. તમને પણ કેટલું કેટલું જ કીધું, કેટલું કેવામાં હોઠ કરડી જાય તો આને અમૃત ના ઘૂંટડા આવે તો મલકાય, મોઢેથી દાંત કાઢે, હા ઉલટાનું ઈ સ્માઈલ કચકચાવતી હોય અને આ સ્માઈલ આપે. એટલે આટલું મીઠું મોઢું સાધુ વઢે ત્યારે રાખ્યું હોય તો સીધો અક્ષરધામ મજા. ત્યાં તો તરત વાંકું પડી જાય છે. બોલો, અલ પલળી ના આવ્યા તમને ખબર, છત્રી અહીંયા 3 ગુડાણી છે, પણ હું જાતો તો ભૂલી ગયો છત્રી લેતા, ભૂલી ગયા. તમારે એટલું જ કેવું છે, હવે અમારે આ બધું ધોવાનું ના કરવાનું ત્યાં કરવાનું, ભૂલી ગયા. હામે ડંડા નથી દેખાતા, કોડા છે આપણી 3 હામે, પણ તને ખબર તો છે કે મારો ભૂલકણો સ્વભાવ છે. હશે હવે હાલો ચા બનાવી નાખો. બીજો દિવસ થાય ને પત્ની ક્યાં ભૂલી જાય છે એટલે એને છત્રી આપી, લ્યો હા લઈ જાઓ. હા હા લાવો. તો એ પાછો પલળી ને આવ્યો અને પછી રે જાયલા. શું પણ તમને કેવું, આજે આ પલળી ને કુકડાની જેમ તમે આવ્યા, પણ શું કરું તને ખબર તો છે મારો ભૂલકણો સ્વભાવ. છત્રી તે દીધી પણ ઓફિસે ભૂલી ગયો, ન્યા પડી રહી. એટલે ત્રીજે દિવસે એની ઘરવાળે છત્રી આપી, બહાર કઈ જા, ઓફિસે ફોન કર્યો, પટાવાળાને કોક ને કીધું કે આ નીકળે તે છત્રી આપજે, આટલું પાકું કર્યું તોય પાછો પલળી ને આવ્યો અને કે પણ શું પણ છત્રી હાથમાં ખોલતા ભૂલી ગયો. એટલે હાથમાંથી તો ખોલતા ભૂલી ગયો. બોલો, એમ ખિસ્સામાં શિક્ષાપત્રી હોય, બધું જ હગે વગે હોય, પણ છતાં જયારે પાળવાની વાત આવે ત્યારે ભૂલાઈ જવાય છે ધર્મ નિયમ આ તે બધું. ત્યારે કોઈ કેનારો હોય ભાઈ જોજો, આપણા ત્યાં ના થાય, એની જરૂર પડે છે, નિતરા નથી થાય. એ ગુણાતીતાનંદ સ્વામી ભક્ત પાછળ પાછળ ફરી ફરીને વાતું કરે ભાઈ, એની સ્વામીની વાતું નહોતા. સવારમાં ઉઠે, નાવા ધોવા દાંતણનું બધું પછી ઉઠ્યા એટલે તરત સભા થઈ જાય. એ જૂનાગઢની આ આ બ્રહ્માંડમાં નહીં થઈ હોય ક્યાંય આ એનો ક્રમ. ઉઠી એટલે તરત સ્વામી ગાદીએ બેસી જાય, બધાએ પછી દાંતણ પાણી બધીએ પછી જ જવાનું, સભા થઈ જાય, નાયા ધોયા દાંતણ પાણી પીળા એમનેમ સીધા. અને ગુણાતીતાન સાંઈ વાત કરે, જોજો ભાઈ સપનામાં ભગવાન આવ્યા કે નહીં, સપનામાં કઈ બીજું દેખાણું કે નહીં, એમાં આંતરદર્શન કરવું, આપણે વિચારવું, આપણે ઘર શા માટે છોડ્યું, આપણે સત્સંગમાં આવ્યા ને કેટલું થયું, ભગવાનની મૂર્તિ કેટલી ધરાય છે, ઉઠીને આપણને ભજન થયું કે નહીં, મૂર્તિ ચૂકાય છે કે નહીં, નામસરણમાં રસ છે કે નહીં, આ બધું તપાસું. સવારના એ પોરમાં આવી વાતો કરે અને પછી કે જાઓ હવે બધા હરે જાઓ સ્નાન આદિ કરો. કોણ મળે? અમથો ગુણાતીત ગુણાતીત નથી કહેવાતો. એ ગાયો માટે વીડમાં ઘાસ વાઢવા માટે ગુણાતીતાનો સાહેબ બધાને લઈને જાય. આમ દાંતડા બધાને આપ્યા હોય અને 150-200 સંતો પાર્ષદો આમ વાઢતા હોય, આખી વીડી વઢાતી જતી હોય, ઘાસ આવડું આવડું હોય, ગાયો માટે બધું વઢાતું હોય. રાજાએ નવાબે ભેટ આપેલી વીડી એ આમ બધા વાઢે જતા હોય ને, એટલે મોઢું તો આમ જ હોય ને બધાનું, પણ વાહે ગુણાતીતાન સાહેબ આટા મારતા હોય અને વચનામૃત વંચાતું હોય. એની અરે હરિભગત હોય, કોઈ શિવલાલ શેઠ જેવા આવા બધા હોય, એવા છોકરા જુવાનિયા મોટા દૂધમલિયા હાથવાળા એને રાખ્યા હોય, એ વચનામૃત વાંચતા જતા હોય જોર જોરથી, પેલા વઢાતું જાય અને સાંભળતા જાય અને સ્વામી પડકારા મારીને હરે હરે કરતા હોય. તાકાત છે માયાની અંદર પ્રવેશી શકે, અને જેવી રીતે વચનામત પૂરું થાય સ્વામી તાળી વગાડે, દાંતડા મુકાઈ જાય, બધા ફરીને સ્વામીની સામે થઈ જાય અને સ્વામી પાછી એનું વિશ્લેષણ કરે, વાત કરે કે આમાં મહારાજનો આવો અભિપ્રાય છે, આપણે કરવાનું આ છે, આ રહી જાય, આ સમજવાનું રહી જાય, આ ઉપાસના રહી જાય, આ જીવને ચોખ્ખો કરવાનો રહી જાય, ખોટ આપણે જશે સેવા કરવાની, પણ અરે સ્મરણ જોઈએ, સેવાને સ્મરણ હોય પણ શુદ્ધિ નહીં હોય તોય ઘણી ખોટ જાય છે. ભલા આવો સત્સંગ મળ્યો છે તો કરી લો, નહીતર પછી રોવું પડશે, આવા કેનારા નહીં મળે. હાલો અરે વાઢવા માંડો, પાછા વાઢવા માંડો. આમ સત્સંગ એ દિવાલોના વળ ચણતર થતા હોય, પથરા ને બેલા ને બધું ઉપાડે નખાતું હોય, ત્યાં વળી પાછા એ આવે, જોજો બેલા દિવાલમાં ગોઠવજો, કોઈ હૈયા ઉપર ગોઠવતા નહીં, બાપલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો, અહીંયા એકે બેલું ન પડવું જોઈએ, અહીંયા તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ થવું જોઈએ, દિવાલ ઉપર બેલા નાખજો, હૈયામાં ભરતા નહીં. વાસણ માંજતા હોય ત્યાં પાર્ષદો ના અંતે હોય તો ત્યાં જઈને પહોંચે, એ ભગવાન સંભાળજો, આ રાખના રગદોડા ખાલી સંભાળતા નહીં, વૃત્તિ તૂટવી ન જોઈએ, મૂર્તિમાં ચરણારવિંદના સંભાળજો, સોળ ચિન્હ સંભાળજો, ગોઠણ સંભાળજો, જાનું સંભાળજો, સાતળ સંભાળજો, ખાપાનું ચિન્હ સંભાળજો, જમણે ગાલે ટીપકડી સંભાળજો, બાપરા મૂર્તિને ભૂલતા નહીં. આમ કેનારા શબ્દ છે, એ ટાચણું છે. આજે હું ખાલી એની કોપી બોલું છું તોય તમે હજર થઈ જાઓ છો, ત્યારે એ બોલતા હશે બાપ, ત્યારે હું થતો હશે. શબ્દ એ ટાચણું છે, ટાચણાથી કંડારાય છે. પથ્થર હોય, પથ્થરમાંથી તમારે મૂર્તિ બનાવી, હાથ ગમે એટલા જોડો, કઈ થાય? ગમે તેવું કોઈના મૂર્તિના શિલ્પના સૌંદર્યના ગુણ ગાવ તો એમાંથી પથ્થરમાંથી કઈ ન થાય, એ તો ટીણું ટાચણું અને હથોડી લેવી જ પડે. આ જે સદગુરુઓની કથા વાર્તા છે, એ શબ્દ છે, એ ટાચણું છે, અને એનો જે જીવન છે, એનો પ્રહાર છે, એનાથી બધા મેલ ઉખડે છે, કપચીઓ ઉખડે છે, એમાંથી શિલ્પ તૈયાર નિર્માણ થાય છે. ટીકુદાનભાઈ હમણાં આવ્યા હતા, એટલે એ સેજે અમારે આમ મળે તો એને આનંદ આવે ને અમને આનંદ આવે, એ બેઠા હતા, હું ને બે જ હતા, એમણે વાત બહુ સરસ કરી, મને કે આ સત્સંગનો મહિમા છો. પછી મેં થોડી વાતો બધી કરી, પછી એમણે એક વાત બહુ સરસ કરી, એ કે સ્વામી વાત સાચી છે, આપણે કહીએ ને કે ભાઈ કહેવાથી જ થાય આ બધું, અને મેં કીધું તમે અહીંયા આવો છો તો તમને તરત એમ થાય છે કે હાલો આપણે કોઈ સાધુ પાસેથી બે વાત સાંભળીએ, નહીં તો તમે લોક સાહિત્ય કરશો, ઘણું બધું તમને આવડે છે, પણ છતાં શું કામ સાધુની ઈચ્છા રાખો છો કે અહીં સાધુ છે ને અહીંયા આવ્યા જ છે, તો પછી આપણે ચા પાણી કરશું, પછી આપણે જશું, પણ પેલા થોડું સાધુ આરે બેસી લઈએ, કારણ કે એમાંથી મળે છે. એટલે એ મહિમાની વાત થઈ આ સત્સંગના શ્રવણની, એટલે એમણે કીધું 101% વાત છે સામે, સાચી વાત છે, અમારું કલાનું ક્ષેત્ર છે, અને આ બધા એમાં શરાબ ને સુંદરીઓમાં લપસી જતા એક પણ કલાકાર અત્યારે લગભગ બચે નહીં, આ ક્ષેત્ર એવું છે, અને એ ક્ષેત્રની લપસણી પાપમય આ બધી સૃષ્ટિને જોઈને મેં મારા દીકરા ભરતને કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પણ ભગવાન મેં શીખવાડ્યું નથી, કે તું આ આ સ્ટેજમાં જાતો નહીં, તું એમબીએ કર, એમબીએ થયો, નોકરી લાગી ગયો, બધું કર્યું, પણ મેં આ આ એને શીખવાડ્યું નહીં, કારણ કે આજ હું બચી ગયો, પણ આવતા જમાનામાં સ્ટેજ ઉપર બચવું એ બહુ ખતરનાક છે, કઠણ છે, આટલું લપસણું છે, આ એટલું વિલાસી છે, એક તો કાવ્ય સૃષ્ટિ છે આ બધું, અને બધા બધા રસો આવતા હોય, પણ સામે મેં જ્યારે સ્ટેજ ઉપર જ્યારે આ પ્રોગ્રામ મારી યુવાન અવસ્થામાં દેવાનું જયારે મેં કર્યું, આ ઘડતર મારા બાપનું, શબ્દનું ટાંચણું જોયો, મારા બાપ કે ભીખુ આ સાંભળજો, એક તો તે ઊંધી લાઈન પકડી કહેવાય, તો કે કેમ આપણો ચારણનો ધંધો નહીં આ, તો કે ધંધો ખરો પણ જમાનો બદલી ગયો, અમે જયારે કરતા ત્યારે દિવસના બધું માંડતા, હવે તમારે ઊંધું થઈ ગયું, રાત હુવા માટે છે તમે જાગો, અને દિવસ કામ કરવા માટે છે તો તમે હુવો, આ ઊંધું છે. પણ જોજે દીકરા, એક સ્ટેજ ઉપર બેઠા હો ને તમે જયારે વાતો કરતા હો, અને રસ ને સંસ્કાર ની તું જયારે વાત કરતો ભીખા, અને એમાંથી એવી અધવચ્ચેથી કોઈ માણસ બે પાંચ માણસો ઉઠીને હાલતા થઈ જાય તો તું દુઃખ લગાડતો નહીં, કારણ કે તું વાત સંસ્કાર ની કરે છે, અને છતાંય કોઈ ઉઠીને વયો ગયો તો એને માનજે કે નિષ્ફળ ગયો છે, તને સમજવામાં તું નિષ્ફળ નથી ગયો, એમાં તારે શરમાવું પણ નહીં અને દુઃખી પણ ન થવું. પણ ભીખું યાદ રાખજે, તું હલકી વાત કરે, અશ્લીલ વાત કરે, સંસ્કાર વિહીન વાત કરે, અને પાંચ માણસ નહીં પણ એક માણસ ઉઠીને હાલતો થઈ જાય ત્યારે તારા આંખમાં આંસુ આવવા જોઈએ કે આજે હું નીચો ઉતરી ગયો છું, આજે મેં સંસ્કારને છોડીને વાત કરી છે, આ યાદ રાખજે, ત્યારે તને દુઃખ થવું જોઈએ. ભીખું બીજી વાત યાદ રાખજે, સ્ટેજ ઉપર તું બેઠો હો, બધા સાંભળતા હોય ત્યારે બધા ખાલી સાંભળતા નથી હોતા, તમે શું કરો છો એ પણ જોતા હોય છે, માટે સ્ટેજ ઉપર બેઠા પછી ક્યારે સ્ટેજ છોડવું નહીં. આપણે કલાકારોની એવી બુરી મથરાવટી છે કે એ બધા પીતા હોય, જો તમે ઉઠીને ક્યાંય જશો એટલે તરસ કહે છે એ એકાદો પેગ ગટગટાવા ગયા છે, તું નહીં પીતો હોય તો તારી છબી સારી નહીં રહે, માટે સ્ટેજ પર બેઠા પછી બેઠો જ રહેજે, અને કદાચ પેશાબ પાણીએ જવું પડે તો એકલો ન જતો, સજ્જન કે સાધુને હારે લઈને જાય, જેથી કોઈને શંકા ન જાય કે આ કોઈ દિવસ પીવે નહીં, ન ઉઠવું એવું નહીં, બને ત્યાં સુધી ઉઠવું નહીં, ઉઠવું જ પડે તો એવાને હારે લઈને જજે, જેથી કોઈને શંકા ન જાય. ભીખો સાંભળજે, જુનાગઢ ની બજારમાં તું નીકળ્યો હો, તારી સગી બેન તને બજારમાં સામે મળે ને તો એને ઉભો રહેતો નહીં, કારણ કે તને ખબર છે મારી બેન છે, દુનિયાને ખબર નથી તારી બેન છે. શું વાતો કરતા હોય છે ભાઈ, દુનિયાને ખબર નથી તારી બેન છે, અવનવી વાતો એના મનમાં જશે, માટે સગી બેન પણ કાળવા ચોકમાં મળે તો ઊભો રહેતો નહીં. પણ હા ભીખું સાંભળજે, જરૂરનું કામ હોય તો ઊભો રહેજે, પાછો ફાટી પડતો નહીં. શું વાત કરે છે કે જરૂરનું કામ હોય તો ઊભો રહેજે, તો પાછી દુનિયાની હાડેબારી રાખતો નહીં, તો ઊભો રહેજે, એમ ફાટી પડતો નહીં. અને ભીખું સાંભળ, કોઈ નિંદા કરે ને તો બધા એમ કે છે કે એને સાંભળવી નહીં, હું તને કહું છું સાંભળજે, એમાં સાચી નિંદા હોય તો ભૂલને સુધારજે, અને ખોટી હોય તો ભૂલી જાય છે. શું આ બધા ટાચણા છે સાહેબ, હું તમને કહું કે તમને તમારા વડીલો, તમને કોઈને આવા ટાચણા માર્યા? અમારે સાધુઓને પણ આવી જરૂર હોય છે, ત્યારે ઘડતર થાય, શિલ્પ થાય છે. બહુ મોટી મોટી બધી વાતો છે આવી, ઘણી બધી જયારે વાત કરીએ ત્યારે સત્સંગનો મહિમા સમજાય છે, પણ શબ્દ એ ટાચણું છે અને એનાથી આપણા સંસ્કારમય મૂર્તિનું નિર્માણ થાય છે. એટલી વાત આતે રાખું છું, આનાથી આગળની વાત આવતા શુક્રવારે લઈશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.